ખોટ આવી રીતે ચાલે નહીં, પછી ફોન આવે ને. હિંસા તો એક સારી નહીં, પણ આત્મહિંસા એ તો મોટી કહેવાય. આત્મહિંસા કહેવાય. મહારાષ્ટ્ર બિલકુલ બહુ સરસ રીતે ઉઘાડે પગે ફરે, કઈ જીવડું ના વટાવે, શુદ્ધ હિસાબ બહુ પાડે છે. આત્મા હિંસા તો થયા જ છે. આત્મહિંસા મારી થાય છે ત્યાં સુધી આપડે બધા આમ તો કેવી શાંતિ રહે. ભાવ હિંસા બંધ થયા થી કેટલી શાંતિ રહે. ભાવ મરણ કીધું છે ને, ક્ષણ ભયંકર ભાવ મરણ. ભાવ મરણ તો હું શાંતિ લાવી જ ભાવ મરણ. હું શાંતિ લાવી છું એવો ભાવ. ભાવ મરણ તમે રાત દાડો મર્યાદ કરો. તમે તમે હિંસા નો વાત સમજાયો છે? હિંસા નો વાત સમજાયો? આ તો જન રોગ જન કઈ હિંસા કહેવાય? આત્મ હિંસા. પેલી હિંસા તો વખતે છે ને, તો એનો તો કઈ ઉકેલ આવશે, પણ એનો નહીં ઉકેલ આવે. આવું ઝીણવટથી હંધરા નહીં કરતા ને. નાટક કહેવાય પડી જો અંદર શાંતિ હોય તો શાંતિ કહેવાય, રોજ ના કહેવાય. પછી નાટક તરીકે ફૂફાડો કેમ માર્યા? એમ તો ક્રોધ તો કરવો જ પડે. ઘણી વખતે ઓફિસ માંથી ક્રોધ કરવો પડે, એટલે માણસ કામ ના કરે. હવે ક્રોધ કોને કહે તો ઓળખ પાડું. આ ધ્યાન આપણે આપીએ છીએ ને, તેની પાસે ક્રોધ લોભ માન માયા કપટ થાય નહીં, એવું આ જ્ઞાન છે. અને જો તમને ક્રોધ થાય છે, એ ક્રોધ છે નહીં, તમે એને ઓળખતા નથી, એટલે તમે એને ક્રોધ કહો છો. ખબર પડે ને? આ એ રીતે નથી, એ તમને હજમ પાડું. જગત ના બધા લોકો ક્રોધ કરે ને, તેની પાસે નિશ્ચિત ભાવ હોય હોય ને હોય, અને તાતો હોય. હવે કોઈ સુધી છોકરા જોડે ક્રોધ કરે ત્યારે શું કરે? ના, છોકરા છોકરો ક્રોધ કરે હિંસક ભાવ ના હોય. તમે સમજો ને? આ જગત ના લોકો એ લોકો ક્રોધ કરે ને છોકરા નો, તો હિંસક ભાવ ના હોય. પાંચો એટલે થાય, તો પાંચો તમે સમજ્યા છે ને? પાંચો સમજ એમ કાય હિંસક ભાવ ના આવે, હિંસક ભાવ તમને એવું લાગે ને? હિંસક ભાવ સમજા તમે? આખું જગત ને હા બોલતો ના હોય તો એનું હિંસક ભાવ ના હોય માણસ સોળ ભાગ માં તો 16 લાખ અવતાર જાય તો નાખી આપડે અહીંયા અવતાર માં કાઢી નાખવાના નીકળી ગયા તમને ખાતરી લાગે છે? તમને ખાતરી છે ને? તમને ખાતરી થઈ શકે? તમને થઈ ખાતરી? બ્રાહ્મણો ક્ષત્રિય વૈષ્ણવ વૈષ્ણવ વાણિયા જૈન વાણિયા એ બધા એક આરે પાણી નહીં પીધેલું કે આત્મા એ કઈ પછી એને જવાન લડતા ગયો હોય કે બેસી કરતા હોય જુદા જુદા નહીં હતા બધું જુદું જુદું જ તમારા વાત યાદ રહેશે ને? ક્રોધમાન માયેલો નથી, ગુસ્સો છે, નિર્જીવ ગુસ્સો સમજે ને, એ ડિસ્ચાર્જ થાય છે. જે પણ ચાર્જ થયેલું હોય એ ડિસ્ચાર્જ થયા વગર રહે નહીં. કાયદો એવો છે ડિસ્ચાર્જ થયા વગર રહે, ડિસ્ચાર્જ થયા વગર રહ્યા ખરો? ચાર્જ થયેલો ડિસ્ચાર્જ તો થાય ને, હવે નવું ચાર્જ થતું નથી. જ્ઞાની કૃપાથી આવે છે, કર્મ નથી બંધાતો તો સારું છે એવું બોલાય, તો મને બંધાતો નથી એવું બોલે બેફામ કહેવાય. શું કહેવાય? બેફામ ના હોય, બેફામ તો કઈ જાય ના થાય. બેફામ બોલે ને તો ત્યાં બે લોકો સાંભળે ને, બે લોકો એમને ત્યાં ભાષામાં આવે તો ખબર લેવા દે. સ્વભાવ ગયા ને તો હું વાત નીકળે પછી આપણે મનુષ્ય એટલી વાતો નીકળે બધા. ત્યાં આગળ આવું કઈ બોલ્યો હોય એટલે ત્યાં સભામાં વાત નીકળે જો આવે આવું બોલે છે મને કર્મ બંધાય નહીં બોલી શકાય ને કોઈથી ના બોલાય એવું બોલાય. મને જ્ઞાની કૃપાથી કર્મ બંધાતા નથી એવું બોલાય. વિવેકપૂર્વક વાક્ય આવ્યું સમજવાનું છે. કર્મ બંધાતા નથી કે બંધાય છે એવું આપણે અંદર સમજવાનું છે, લક્ષણ કયા છે પણ સંજોગો લક્ષણ જોવા થાય છે.

ધર્માન એટલે શું, દેહ કર્મ એ બધા ધર્મ થી છોડી ગયો અને માન એકા એટલે આત્મા ને સમય આવી જાય. મને તમે સમય વધો આત્મા ને સમય આવો. એમને પોતે કહ્યું છે જ્ઞાની એ અમારો આત્મા છે. શું કહે છે? હા, અમે તે પોતે કામ તો ગોટો ગાઈને પાપો ને ભસ્મ ગુટ કરી શકે એવું ભૂગતામાં લખ્યું. શું કહે? ભાગવત માં બી લખ્યું કૃષ્ણ સમય. શ્રીમદ ભાગવત માં પણ ભગવાન કૃષ્ણ કહે છે કે તારે આત્માનું જ્ઞાન લેવું, જ્ઞાની પાસે જવું પડશે. એટલે જ્ઞાની કરી શકે કરી શકે એવું બધું લખેલું છે. અને જ્ઞાની કરી શકે મારા આત્મા છે એટલે હું જ છું. શું કહું? અને ઘેર બેસી જોઈએ અને કોઈની પાછું જોઈએ તો મને ભેગો થયો ભેગો કેવો થાય છે? અમારે જેમ કે કોઈ પાછું કરતો થાય ને બતાવે બધું ઉધાર નતા ને તમે દાદા ને બધા જોઈ કોઈ પાછું જોયા આવે છે. હું કઈ રાજ્ય નતો મને કેવું ચિંતા જોઈએ કયું ચિંતા જોઈએ ને બહુ બોલો કઈ મંદિર મારું પાછું મારું આજ મળી ગયો. કેટલા વાર ના થાય? કેટલા વાર ના? 35 35 વાર ના હતા. ઉદ્ધન શું ગયો તમારી સાથે? બહુ નહીં બહુ ગયો. બધું હોય, દરેક જાતના ધર્મો શીખવાડે તમને. મનોધર્મ શીખવાડે, બુદ્ધિ ધર્મ શીખવાડે, અંતસ્કરણ ના ધર્મો શીખવાડે, ઇન્દ્રિય ના ધર્મો શીખવાડે, દેહ ના ધર્મો શીખવાડે. નાવ જુઓ, આમ કરો, જતા રાખો, ચોખ્ખી રાખો, દાળી રાખો, આપે જો મક્ષી ધર્માન પરિત્યજ્ય માં એકમ શરણ વજા અહમ સર્પ આપે જો આપડે ધર્મ છે વેદાંત ની ઉપર જો કદી કઈ લખાયું હતા ગીતા અને ભાગવત ભાગવત પછી લખ્યું. વાત સમજવાની છે, નાકાબૂર કરવાની નથી. આ જૈનના સાધુઓને બધા બહુ ક્રિયાઓ કરતા દેખાય છે ને, એટલે આ બાજુ શ્રી વેદાંત વાળાને કરીએ ભાઈ જાઓ ને ત્યાં જોયા બધું મહેનત કરે છે. પણ આટલી બધી મહેનત કરીને જોયું છે, આટલા બધા તપ કરવાની શું જરૂર છે? આટલા બધા કઠોળ તપ ક્યાં સારું કરે છે? હા આવી ગયો પેલા લોકો છે એ શિક્ષિત લોકો શું કહે છે એ અમે બધા ઝઘડા જ ચાલે તમને શું છે? અને મોસમ માસ જુદો જ છે. આ બે જણ ઝઘડે છે ને તેનાથી તદ્દન જુદો જ માસ છે. ઝઘડાવાળા ઝઘડા રસ્તા પર છે. પેલા અસર ભગત કે છે ત્યાગ તપ એ આડી ગયેલી જાય છે. શું કે છે? ભગવાન આ બધી કરવાની વસ્તુ છે ને બધી આડી બધી શું કહેવાય કે આ હું બધાય મંદિર પણ જાણ કરવાના એ વસ્તુ કહેવા માંગે છે બધા ચાખા મારે બીજું એને કહેવાય ચાખા શું કહેવાય ચાખાનો અર્થ શું કે લાગે તને ચમચમ થાય શું થયું એટલે આવું બોલે પછી ત્યાં માલિક બોલે શું કહે છે નિર્ભયતા નથી આવે આત્મા બળવાનું બધા જે માલ ભરેલો છે દુકાન નો માલ ભરેલો છે માલ તો વેચી ગયો પછી આપી ગયો પછી જેને જેને હોય તેને આપી ગયો પછી ને રહે ગયો પછી બતાવી ગયો પડે ને બીજો તો સમજ્યા અનંત શક્તિ નો ગણી આત્મા ત્યાં ક્રોધ માન માં લોભ લાજ હોય તો નિર્બળતા નિર્બળતા મૂળ નિર્ભરતા કઈ તમારે શું કહ્યું નિશ્ચય નિર્ભરતા તો થઈ જીવતાને જીવતાને અહીંયા પછી બોધન લઈ ગયો ભાઈ અને મરેલા ને બોધન લઈ ગયો પણ વજન તો અર્જુન હશે ને કરું વજન હશે ને મરેલામાં શું કહ્યું વજન ઓછું થઈ ગયું કીધું કેમ વજન વધુ હોય હસમુખભાઈ પૂછે ચાપખા માં હિંસા કરી હસમુખભાઈ પૂછે છે ચાપખા માં હિંસા કરી ચાપખા ચાપખા માં હિસાબ છે શું છે અને હું સુધાર્થવા છું એમ માનું ચાપતા લખે હિસાબ નથી હું સુધાર્થમાં છું એવો ભાવ ઉત્પન્ન થયા પછી ચાપતા લખે તો હિંસા નથી એ અહિંસક છે શું કે અને હું હસમુખભાઈ છું ચાપતા લખે તો બધા હિંસા હા સુધારવા માટે તો એમાં ચાપતામાં બે ભાગ રહેલા છે કેટલાક લોકો પાંચ પછી માણસ એનાથી ફાયદો થાય લોકોને અને બે માણસ એને એનાથી નુકસાન થાય કે અમે અમારી પાસે પડે છે શું કે અમારી પાસે પડે તમે કહી પડ્યું ને હવે બે માણસને દૂધ થયું તે બદલ તમને પાપ લાગે અને પચીસ માણસને શું થયું તે બદલ પૂર્ણ બંધાય પણ પુણ્ય પાપ બે ઉપર કરે સમજાય છે ને બધા ચાર ચાર લોકો પસંદ કરી રહ્યા દૂધ છે ભગવાન આપણને કંઈક લાગે પડે તો પહેલાં બહુ ચાપતા મારતા હતા એ આ ચાપતા નહીં મારતા ને લોકો આવડતા જ નથી તમે ભાઈ તો બધા ગયા ભાઈ જે લાગતા હતા પણ આમ થઈ શું તેમ થઈ શું બધા ભાઈ ગયા હવે વિતરાગતા એ વિતરાગતા આવી છે ખરી પણ આ માલ ખસેડવા પૂરતું ભાંગે છે ને બધું આ ડિસ્ચાર્જ માલ ખસેડવા તો છે ને જીવતામાં ઈચ્છી લઈ જાવ અને મારી રહ્યા જીવન વજન માટે બધું કઈ ઉપાય પડે કે ના પડે ને ઊંધું વધી જાય જગત આપી કરે છે આ ઘર ત્યાર પછી વિતરાગ થાય, ભય હોય ત્યાંથી વિતરાગ ના થઈ જાય. આપડે નિશાની આવી જોઈએ ને, અમુક અમુક સ્ટેશન આવવા જોઈએ, અમુક અમુક મિનરલો આવવા જોઈએ, બધું આવવું જોઈએ ને. બીજું જપ્પું નથી યાર, આપણે સ્ટેશન આવતા જાહેર જાહેર ના સ્ટેશન આવવાના. મોડું કરવાનું બહારની કિંમતો નથી કરવાની, ચોક્કસ કરી ને. ભગવાન ત્યાં આચારની કિંમત ભગવાન થાય ને, ભેગો થાય ને. કારણ કે આચાર વસ્તુ એવું છે કે એ ભવમાં ફળ ભોગવી લેવું પડે. શું છે એ ભવમાં ભોગવું? પરભવમાં આવતું નથી. તમે સમજો એમ શું કહેવા માંગે છે? હા, ભવ આચાર જે કર્યા, ક્રિયા દેહી ક્રિયા કરી, એનું ફળ આ ભવમાં જ મળે, પરભવમાં ના મળે. અને મને મને જેટલી ક્રિયા કરી એ પરભવ મળે. એટલે આ બહારની ક્રિયા વગર કદી આડી વાંચી દીધી છે ને, તો આવી છે તમે ઊંધું બોલ્યા કરતા હોય તો આડી બાજુ છે ને વાટા માસ ગયા છે ને, તમે મળે આવું છે એટલે એને ભોગી લેવાનું. એ આવતા બહુ નથી આવ્યો. બધું મન જો કરી તપવા રહે છે તો મળવાના ગર્ભમાં નથી આવતું. ગર્ભમાં તો મનનું કરેલું આવે. શું કહ્યું? સમજાય તો સંચિત કર્મ કે છે એનું શું? રાત સમજે તો ઉપર આવે. સંચિત કર્મ એટલે શું? કે જે ખરી કર્મ બે જણા ધારણ કરાવનારા છે તે કારણ કર્મ કહેવાય. જે કારણ કર્મ પછી કર્મ તો બે જ હોય, એક ગ્રાહક કર્મ હોય તો અને નૈમિત્તિક કર્મ હોય. તો નૈમિત્તિક પાણી ક્રિયાઓ જે કરી શકે.